વધારે પડતો કશું નથી. જ્ઞાન લેવા આવ્યો હોય એને પૂછું કે તારે શું જોયે છે, તારે જ્ઞાન લેવી છે તો તારા ઘરમાં જે પાણી છે ને તે ધોરિયા ચાલો તો બીજી પાણી ધોરું, શું તારું પાણી રહેવા દેવું છે, પોણો ઘોટલો ભરેલો છે તાર પાછે રસ્તે મારે રેડવાનું, મેં હું મારું પાણી બગાડું છું, મારે તારો ઘડો નાખ્યા તારે ઢીકી નાખ્યા નવો ઘડો આપું છું, એટલે હમણાં ઘડો હું ફાગી દે ઘડાય ઘડો હું નાખી દઉં નાખી દઉં હું નાખી વિસ્તાર થઈ ગયો ઘડો નાખી, અને અમને કઈ વરણું બે કઈ પૂછવા કે તો અંદર પાસે બગીચા મૂકી રાખજો ઘડો ખાલી વાત મૂકી રાખજો પાસે કે કોક ધડો કામ આ તો પાડી દારી તો બહાર થાય ગયા બોલાવું પટેલ રાત નવી છે આ સમજવા જે તદ્દન નવી અરે તો જ નિકાલ થાય ને નિકાલ થતો આત્માનું જાળવો હોય કે છે એ વાત એટલે દેહ યોગી તમને સમજ પડી ને પદ્માસન વારે પછી વતન યોગી જપ યજ્ઞ કરે મરા મરા મરા મરા રોંગ બોલું છું મરા હતા એ તો આમ બોલતા બોલતા મરા થઈ જાય કે સર આમાં હાચું હા મરા હાચું એવું ખોટું હા કે શું બોલવું છે મારો શબ્દ બોલ કીટી કીટી બોલ જજા એકાગ્રતા થશે શું કહ્યું એ કોઈ પણ શબ્દ તું બોલ કરીશ તો હજુ પણ મારો શબ્દ આપેલો હોય એમ ખીટી ખીટી બોલું તો એનું વાર જ નથી આવે જ્ઞાની પુરુષ માં આપેલો છે પછી મનોયોગ અહીં ચક્કર અહીં ચક્કર અહીં ચક્કર અહીં ચક્કર બધા ચક્કરો ધારે તેમાં શાંતિ એકાગ્રતા રહે બીજા બહારના રોગ ના થાય શરીર સારું રહે સમજ ને પણ આત્મયોગ સિવાય કામ નું આ યોગ્યો ને તો મારે તો અહીંયા આગળ આવે છે ને દર્શન કરતી શું થાય જોડો તમે હા ત્યાં જોયેલું ક્યાં જોયેલું અહંકાર પાછો હતો સાદિક અહંકાર હતો તેને હું યોગ કરું છું હમણાં અહંકાર રેડ કર્યો એટલે અહંકાર વધ્યો ત્યાં નીકળી જાય છે શું નીકળી જાય છે એ પોતે સમજે પાછો ત્યાં અહંકાર કરો મને કહે ગાડિયા છે બધો અહંકાર બધો ખાલી કરી ત્યાં સમજ પડેલા હતા તને સમજ પડે છે આપડે દાદા ગોપાલ રાખજે હું કેવું તારે જય સચિદાનંદ શું નથી ગમતું બધું ગમે છે દાદા એમ ગમે છે મમ્મી ગાળો દેતો બધું ગમતું હોય તો રહેવું આ દુનિયામાં કોતો બધું ના ગમતું હોય તો રહેવું શું પણ આ ભેળસેર કચરો ક્યાં હોય કયા કડવા મીઠો પીવા ગરીબો પાસે મીઠું પીવો ગરીબ કડવું પીવો દુશ્મન કલાક બે કલાક વડે તો આ બન્યું મમ્મી નું હોવ આ બને વાણિયાની છોકરીઓ ને એટલે બધું એવો જવાબ પણ વાણિયા જેવો જ આપે પાછા કે વાણિયાની છોકરીઓ એટલે જવાબ ભાઈ વાણિયા જેવો જ આપે. ડોકમાં શું છે? ચેઇન, ચેઇન દાદા, ચેઇન પહેરે છે. ચેઇન મારે એવી નથી, વાત તો સમજવી પડશે. ક્યાં સુધી પોલમ પોલ ચડાવે? હવે દાદા તમારી કૃપાથી સમજી જશું. કે છે તમારી કૃપાથી દાદા સમજી જઈશ. નહી સમજી જશે હિન્દુસ્તાન માં દાખલો બદલો કહું. એક છોકરો અમેરિકા થી હિન્દુસ્તાન માં આવ્યો ત્યારે ફાધર ને કે છે કે હું લગ્ન કરવા આવ્યો છું. ત્યારે ફાધર કે છે હું તને બધી છોકરીઓ દેખાડું, તું પાસ કર. કે છે તે 18 છોકરીઓ જોઈએ ને એક મહિનામાં, મહિના માટે આવેલો. 18 ને ના પાસ કરી. એટલે એનો બાપ સમજી ગયો એનું મગજ નું ઠેકાણું નથી, માટે આપડે વચ્ચે ખોટા દેખાઈ શકે. એટલે પછી એના બાપે 8 દડા જવાના રહે બાકી. એટલે બાપે આશા છોડી દીધી. સમજ ને 8 દડા બાકી રહ્યા ત્યાં સુધી 21 દડા સુધી કર્યું. પછી પાછો કે છોકરો શું કે છે બાપે મને દેખાડો ને કેમ દેખાડતા બંધ થઈ ગયા? ભાઈ ત્યાં અત્યાર સુધી નાપાસ કરી આવ્યો ધક્કા ભાઈ ને ત્યાં પણ ના દેખાડો મને. એટલે પછી છોકરીના બાપને કહ્યું એક જણે ફાધરે કે ભાઈ અત્યારે હું હવે કોઈને ઘેર નહીં દેખાડવાનું. કઈ તમારો છોકરો ટેકાડો કરી બોલે છે મારે હું સ્ટેશન પર દેખાડીશ. કે છે શું કે છે? એટલે સ્ટેશન પર લઈને આવ્યા. તાર છોકરે બસ હવે મને પાસ છે અહીં જ કરી નાખો. કે છે હવે પછી બાપે કહ્યું આ સ્ટેશન માં આવી શી થાય? કે છે મહુરત કાઢવું પડે. મહુરત ના કાઢવું પડે, જગા જોવી પડે, મહુરત કાઢવું પડે. એટલે આપડે આ મહુરત નહીં કાઢવું પડે. દાખલો બંધેલો છે તમને કયો, તમને કેમ લાગે છે? અનંત અવતારની ખોટ વારવાની છે. કેટલા અવતારની ખોટ વારવાની? એટલે આ મહુરત બેન બેને કેમ લાગે છે? ન્યાય બરોબર છે? બેન કે છે, પેલા બેન કે છે તમારે મુહૂર્ત જોવાની શી જરૂર? તમે તો ગમે તે કરી શકો. કોણ કે છે? એવું છે ને મુહૂર્ત તમારા હિત માટે જોવા. મારું હિત થઈ ગયેલું છે, તમારું હિત જોવું પડે. કારણ તમે ગ્રહ હજુ તમારા પર ગ્રહો ની નજરો છે. શું છે? એ તો હું જ્ઞાન આપું પછી ગ્રહો તમને યારી આપે, એ તો ગ્રહો યારી ના આપે. સમજો ને? પછી તમને થોડી થોડી યારી મુક્તિ આપે, એમને કાબુમાં છોડી દે તમને. સમજો ને? કારણ કે ગ્રહો એ મને નવા ગ્રહ થી છોડી દીધેલો. નવા ગ્રહ કોઈ ગ્રહ મારી પાસે કરે અને ગ્રહ તમને તો ગ્રહ અસર કરે છે એની ખાતરી છું. એ તમને બતાવું કે તમારામાં ગ્રહો હોય તો એ ગ્રહો અસર કરે. તો તમારામાં આગ્રહ, દુરાગ્રહ, અઠાગ્રહ છે એ તમારી અસર કરે. આ નથી, આ ગ્રહો નથી, તેને અસર ના કરે. આ પુરાવા દિવસ છે ના રાત છે? એટલે હું કઉ તમને કઉ વિનંતી કરું, તમે જોયા હોય ખરા બહાર તો તમે રાત કહો. એટલે પછી હું કઉ તમારી દ્રષ્ટિ બધું સારી છે, બાકી મારી દ્રષ્ટિ બધું આવું દેખાય છે. એમ કરું છૂટો થઈ જાઉં, હું બહાર આગળ ચાલુ. હું ક્યાં બેઠું તમારી આખી રાત? હું આવો ટાઈમ બગાડું મારી પાર જ ના આવે. લોકો રાત રાત પર બેસી રાખે એવા પુરાવે કરવા. હું જવું નહીં, હું જાણ દેખાતું નહીં અને છે ચશ્મા વાળો. આપડે આ જગત ને અહીંથી 500 ફૂટ છેડે 1000 ફૂટ છેડે એક ધોળો ઘોડો ઉભો રાખ્યો હોય, ધોળો ઘોડો, અને લોકો પછી વારે વારથી બોલાવીને પૂછીએ પેલું શું દેખાય છે, બળદ હોય એવું લાગે છે. તો એની પર ચડાય તો આપડી ભૂલ કે પેલા ની, એની પર ચડાઈએ આપડે મારા ઘોડે તું બળદ કેમ કઉ છું, તો આપડી ભૂલ કે પેલા ની બોલતા નથી. આપણે ચીડવા માટે નથી બોલતો, અને કોઈ તો એમ કે ગધેડા જેવું લાગે તો આપડે ના કહેવાય, કચ્છ જેવું લાગે તો આપડે ના કહેવાય, કોઈ તો એમ કે પથ્થર નો ટુકડો જ છે કે છે ધોળા પથ્થર, આપડે કેમ ના કહેવાય. એને જેવું દેખાય એવું કે, અને કોઈ એમાં કેનાર મળી જાય ગુણો છે ત્યારે આપણે સમજી આપડે મારા જે દ્રષ્ટિ છે મારી જોડે હજી આવી ગયેલા દ્રષ્ટિ ક્યાં છે એની આપણે સમજી જઈ. તમને કેમ લાગે છે? એટલે આવી રીતે નહીં તો વડવડા છે આ બધી. મારા ઘોડા મારા ઘોડા તે અત્યારે કેમ કહ્યું એમ દેખાય શું કરે એનો શું દ્રષ્ટિ એના ઝઘડા છે. આ ઝઘડા દેખા નહીં દેખાવાના દ્રષ્ટિ ફેર બધાના છે વધતી વધતી એના ઝઘડા છે. બાકી જો નીચે ઉતરીને આપડે વાત કરીએ કોઈ મારે ઝઘડો કોઈ જઈ થતો નથી. મને મતભેદ નહીં પડતો. મને કહે કે તમે સ્ત્રી જેવા દેખાવ છો તો કહું ભાઈ ત્યાં સ્ત્રી જ જોવાનું કારણ કે તમારી પાસે લખ્યું છે આ સ્ત્રી છે. બરોબર છે, શું કહ્યું કઈ કારણ તો હોય ને ભાઈ એમને કે બચારો એમ જેવું દેખાય એવું કે દેખાય વગર કે ખરું ડાક્ટર ના કે દાદા દાદા ચોર છે એવું પાસે બોડી પાછળ લખેલું હોય એટલે ચોર કે આપણને કેમ કે આવડે તો ત્યાં ગયા એક્સપર્ટ ને જોડે ફાપી દેવા 6 મહિના કરે 6 મહિના 6 મહિના તૈયાર એક્સપર્ટ ને ફાપી દેવાનું. અને પછી શું કેવાનું એક્સપર્ટ એક શું કઈ જાતિ સિગરેટ પીવે છે તો આપડે કેવું એક સિગરેટ આપડે ઘરના પૈસા લેજે અને ગજવા રાખી દે દિવાસ રાખી દે એ ગજવા માં હાથ કરે પેલો સિગરેટ કાઢી ભરી દેજે અને હર ગયા છે અને એની વાંક જોયા કરજે કે તું એક્સપર્ટ હવે એક્સપર્ટ આમ વિશ્વાસ ના થાય. એટલે અમારે જો 6 મહિના જોડે રહે ને કઈ ગયું કલ્યાણ તમે આવો તો આવજો. મને કઈ દે પણ બધાને કઈ કહેતા ભરે શું થાય છે ના કે દા દરેક પોતાની આબરૂ વાળી હોય ને મને કહી દે બધું. કારણ હું ડાક્ટર મન ના ડાક્ટર હોય ને કોઈ જગ્યાએ મન ના ડાક્ટર જેને ભગવાન વશ થઈ જાય એ મન ના ડાક્ટર છે. જેને ભગવાન વશ થઈ ગયેલા હોય કેવું હોય ભગવાન વશ થયેલા હોય. અમે ભગવાન વશ થઈ ગયેલો 14 લોકો ના સાથે વશ થઈ ગયેલો. વાતચીત કરો આજે બધી તમે વાતચીત કરો બધી સસ્ત થઈ ગયું બધું પુલા સાથે કરવા પડશે. આમ ઘૂંચાયેલા કેવા શું કરી જગત પોતે જ ગૂંચવાડો છે અને ગુહ્યતમ ગૂંચવાડો. કેવું ગુહ્ય હોય તો વાત દીધીશ ને ગુહ્યતમ ગૂંચવાડો. પેલું કોઈક બનાવનાર હોવો જોઈએ બુદ્ધિમાં એ તરતા આવે કોઈક બનાવનાર છે આ બનાવ્યો આ ઘર નહીં બનાવ્યો કે બનતું ત્યાંથી જ રકમ ભૂલ થઈ. બનાવનારની જરૂર ક્યાં સુધી છે જે અવિચાર્યું છે થિંકર નથી એને માટે બનાવનારની જરૂર બનાવનારની જરૂર છે. શું કહ્યું થિંકર છે વિરોધાભાસ રાત કેમ મનાય? આ રકમ ભૂલ વાળી તે રકમ હિસાબ જ ના મળે, ગુણાકાર ગમે એટલા કરો ને હિસાબ જ ના આવે. રકમ બે હાથી છે ના દે, ભગવાન તો ભગવાન જ છે, એના ઉપર કેમ આરોપ મુકાઈ ભૂલવાડા બનાવ્યા નથી, કુંભાર નથી, ભગવાન તો ભગવાન જ છે. વાતચીત કરો ભાઈ, There are six eternals in this world. છ ઇટરનલ ને લઈને આ બધું દેખાય છે, આ બધા એને અવસ્થાઓ દેખાય છે. છ ઇટરનલ સમસરણ થયા કરે છે, સમસરણ એટલે પરિવર્તન, નિરંતર પરિવર્તનશીલ જ છે. તે એનાથી આ જગત અવસ્થાઓ દેખાય છે, અને અવસ્થામાં જગત અવસ્થાઓ વિનાશી છે, અને વસ્તુ છે તે તત્વ છે તે અવિનાશી છે. શું તત્વ નું પૂછે છે? કો સમજાવો, છ છ તત્વો સમજાવો, કયા કયા છે, શું શું કાર્ય છે એમનું? એક આ ઇન્દ્રિય થી દેખાય છે એ રૂપી તત્વ છે, રૂપી અને અનાત્મ તત્વ છે. કેવું છે? જડ, જડ, રૂપી અને જડ, રૂપી અને જડ. ત્યાં કોને સંભળાય છે, વાંકે દેખાય છે, જીભે દેખાય છે, આ નાકે સુંઘાય છે, બધું રૂપી અને જડ. એ તત્વ થી આ બધું દેખાય છે, એકલું જ તત્વ દેખાય છે, તે મૂળ અવસ્થા નહી. હા, એની અવસ્થા દેખાય છે, મૂળ વસ્તુ દેખાતી દેખાય છે નહી. એ જ્ઞાનીઓ એકલા જ દેખાય, એ કેવું જ્ઞાન માં હતું? મારે થોડી વાર પછી થોડા વખત જાણવાનું. હા, સાયન્ટિસ્ટો એ વસ્તુ ને જાણવા ફર્યા, એ લોકો તે અણુ સુધી પહોંચ્યા. એ લોકો શું કહ્યું? હવે અણુ છે તે અવિભાજ્ય નથી, અણુ વિભાજ્ય છે. શું છે? વિભાજ્ય. માટે એથી આગળ બહુ ઝીણા સૂક્ષ્મ પદમાં જવાનું છે. તારે પરમાણુ થાય તે અવિભાજ્ય હોય, જે પરમાણુ છે તે અવિભાજ્ય છે, એનું પછી ભાગાકાર ના થાય. એ જાણે, પરમાણુ જે જાણે જુએ તે પૂર્ણ થઈ ગયો. ભલે સાયન્ટિસ્ટ હોય, સાયન્ટિસ્ટ જાણે તો એ પૂર્ણ થઈ ગયો, પણ એ જાણી શકે અહીંથી આગળ ગમે એટલો સાધનો થી અણુ સુધી પહોંચી શકે. સાધનો થી જઈને પહોંચતી નહીં, પણ સાધનો થી. એટલે એ પરમાણુ કહેવાય, અને પરમાણુ થી એનો સ્વભાવ કેવો હોય? પરમાણુ નો નિરંતર રંગ બદલાયા જ કરે. શું થાય? રંગ બદલાયા કરે, બદલાયા કરે. એમાં આત્મા નો કોઈ ગુણ નથી, રંગ નો ભંગ નો વાત. આ ગોરો છે, કોમળો છે, બધે જેવા પરમાણુ હોય ને તે પ્રમાણે બધા બદલાયા કરે. નિરંતર રંગ બદલાયા કરે, પછી નિરંતર સ્પર્શતા બદલાયા કરે. ઘડી મુખ ખરું થઈ જાય, ઘડી મુખ આવું થઈ જાય, ઘડીમાં હાઈ લોડ થઈ જાય, પછી લો લોડ થઈ જાય, તો આ બધું બદલાયા કરે. આત્મામાં લોડ છે નહી કોઈ. આપણે આત્મા સાથે લોડ કરીએ, અને પછી કોઈ કે મારો આત્મા કાઢીને લોડ કરો તો બે હરખો છે. લોડ નથી, એવું જાણું છે તમારે? આવું તેવું જાણું છે ને? આ પરમાણુ વાત તમને સમજાય થોડી ઘણી? સમજાય. એનામાં રંગ હોય, પછી દેહ ફેરફાર થયા કરે, સ્પર્શ ગુણ હોય, પછી ઠંડુ હોય ગરમ હોય એવા ગુણો હોય, ઠંડુ ગરમ એ બધા પરમાણુ ગુણો. અને માણસ સારું પણ શું કરે, મારું શરીર ગરમ થઈ ગયું છે, હું ગરમ છું, મારું શરીર આમ છે, હું રૂપાળો છું, ગોરો છું, શું કે પરમાણુ શું હું શું શું બોલે, ક્યારે પારા છે મૂળ વસ્તુ જ જાણી નથી, ત્યાં સુધી શું થાય છે ગમે એટલા યોગ કરે, પણ આત્મયોગ ન થાય ત્યાં સુધી બધા યોગ તો સંસારમાં ભટકાવનારા છે. શું છે આત્મયોગ? એકલો જ ભગવાને આત્મયોગ કરવાનું કહ્યું તો લોક દેહ યોગ વચન યોગ, વચન યોગ ને છે તે આપડે લોકો એક પેલું શું કે જાપ જાપ કરે છે, જાપ રામ રામ રામ રામ રામ જાપ કર્યા કરે, દેહ યોગ એ તો દેહ યોગ. શરીર ને ફાયદા કરે છે, શરીર ને બધી હેલ્ધી બધા ફાયદા કરે છે, આપડે એને કાઢી નાખવા જેવી વસ્તુ નથી, પણ આત્મા માટે તો વિરોધી છે આ બધા. શું છે અહંકાર વધારવો પડે ને, આ શ્વાસ ચાલી જાય ત્યારે નીચા ઉતાર્યા ત્યારે બધો અહંકાર વધારે તારે ને, એમાં અહંકાર જોઈએ, પલાટી વાળવા માં અહંકાર જોઈએ, મને નહીં ફાવતી લે હું તને શીખવાડું, પછી લે તારે હું કરું છું, શીખી ગયું આવડી ગયું અહંકાર વધ્યો. ભાવ જુદો રાખે તો નહી ચાલે, ભાવ જુદો રાખે તો ના ચાલે, ભાવ જુદો રાખી શકે છે એ તો આ જ્ઞાન થયા પછી ભાવ જુદો રાખે, ભાવ જુદો રહી શકે નહીં, કારણ કે પોતે શું કરી રહ્યું છે તેનું જ ભાન નથી. લોકો શું થઈ ગયું, મેં કહું અહંકાર મેં ગાડ્યો તને નહી કરવા માંડ્યો, અને પેલો સમજી જાય કે અહંકાર નહીં કરવા માંડ્યો, મને શું કે મને મને આ કાઢી નાખો ધીમે ધીમે આવે, હલકો થાય ને તો હલકો સિરિત થાય બિચારે, હલકો થવું પડશે ને જયારે તારે ક્યાં સુધી પોલું ચાલે. એટલે ત્રીજો યોગ કયો, ચક્રો નો અહી આગળ ચક્ર છે, અહી આગળ છે, અહી પાછળ છે તે બેડા ચક્રો માં ધ્યાન કરે તે ભગવાન કે ભાઈ એમાં આત્માને શું કર્યું છે, આત્માને શું ઉપકાર આ કરું છે, આપત્તા ઉપર શું ઉપકાર કર્યો, આત્મા ઉપર તો ઉપકાર આત્મા યોગ એટલો કરું છું, નહીં તો તારા ઐશ્વર્ય વધે થોડું ઘણું, એટલે જાત જાત નું કઈ ચમત્કાર કરતા હોય. આ બધા ચક્રો છે ખરા બધા, આ બધા ચક્રો છે ખરા, આ ચક્રો બધા છે ખરા, ચક્રો આખું સૂક્ષ્મ બોડી ઇલેક્ટ્રિકલ બોડી છે, આખું સૂક્ષ્મ બોડી છે ને બધું ઇલેક્ટ્રિકલ બોડી છે, પાછળ જે આ સુષુમણા ને બધી છે ને બધી ઇલેક્ટ્રિસિટી છે બધી, એની બધા ચક્રો છે, એ ચક્રો રૂંધાઈ જાય ને તો માણસ ને દેખાય નહીં કે આ ચક્રો ઉપર બેસે તો એની વાત તો જોઈએ ને, પણ એનાથી શું થાય છે તો અટકી જાય છે ખોટું, આત્મા માટે પ્રાપ્ત કરવા માટે જવું જોઈએ. શું કહ્યું ચક્રો બધા જ અને ઇલેક્ટ્રિસિટી છે ત્યાં આગળ, હા કઈ છોકરું કઈ ગયું, કોઈ છોકરું છે કે અહિયાં બાબા ઉભો થઈ જા, આ બાબા ને અહિયાં આગળ એક ચક્ર એવું છે કે એ સારું કામ કરીને આવે ને કારણ કે એ જગ્યાએ સ્થૂળ અહંકાર છે. શું છે? સ્થૂળ અહંકાર છે. એટલે આ સાધુ તો હાથી સાદા છે કરવાનું. ત્યાં ખભા પર મારને કે હું મારે જગા તો જોવા ને આપડે વાત કરવાની છે. બીજી સાઈડ માં જતા રહીએ છીએ. દિવસ આતમતો જાય છે. શું કરીશું આપડે? આખી રાત બેઠા છીએ. આખી રાત બેઠા છીએ કે છે. ચક્રો છે, ચક્રો છે. અહી વિધિ કરાય છે ને? મેં ત્યાંથી અહી વિધિ કરાય છે. કારણ કે મન અહીંથી અડી છે. આ જગ્યા થી અહીંથી અડી માંથી ને તારે મન ફૂલ મન છે. ફૂલ મન એ મન ને ભગવાન જોડે જોઈન કરાવડાવું. શું થાય? અને અહી આ દશમ સ્થાન છે ને, એ બુદ્ધિ નું સ્થાન છે. શું છે? બુદ્ધિ નું સ્થાન. અને આ ચિત્ત નું સ્થાન, ભમરા વાળું ચિત્તું. તો બે અહીંયા ખાડો પડી ગયો હોય ને તો ચિત્ત ભડકતો હોય ને ચિત્તે જ ઠેકાણ ના હોય. એટલે બધું જોતા આવડું છે એ બધું. અરે આ અહંકાર, અરે આભાસ, આભાસ આ તો બધું પઝલ છે. બધું દુનિયા ભાવો જઈ ના સાધુ મને કહે ત્યાં અમારું બધું કરકારીલું બધું ખોટું છે. ના ખોટું નહીં, એનું ફળ આવશે. ડોંગર રોપી છે, ડોંગર નું ફળ આવશે. ઘઉં રોપ્યા છે, ઘઉં નું ફળ આવશે. એમ તારું ખોટું કેમ કેરાય? પણ જો રોપવાનું નથી તો હાથમાં છે. શું કહ્યું? જ્યાં કઈ કરવાનું નથી ત્યાં હાથમાં. ક્યાં છે? કઈ કરવાનું નથી. હા, કરતા પદ એ જ છે. તે સંસાર ઉભો થયો. કઈ પણ હું કરું છું એ સંસાર અને સંસાર નું બીજ. અને હું કરતો નથી, તેઓ કરતા નથી. મને તમે આ ભટ્ટ ને ગાર બોલો, મુકુલ ભટ્ટ ને, તો ભટ્ટ એમની દ્રષ્ટિથી જુએ કે આ મનુભાઈ ભટ્ટ ને ગાર ભણી રહ્યા છે. તમને શુદ્ધ જ જુએ. શું જુએ? શુદ્ધ જ જુએ. એનું એ આપણું જ્ઞાન. આ કોઈ કોઈ અશુદ્ધ દેખાય નહીં. શું કરું છે? પોતે કરતા પણ સુધી નું અમારે કરતા પણ કેવા મારી દ્રષ્ટિથી હું જોઈને કઉ છું કે દોષિત જે દેખાય છે તમારો જ દોષ. કારણ બધા પોતપોતાના કર્મ ના ઉદય થી જ બોલે છે, બની રહ્યા છે. ખરે પોતાની શક્તિ થી નહીં, કર્મ ના ઉદય રચાવે. કોણ રચાવે? કર્મ ના ઉદય. એમાં બિચારા એનો શું ગુણ? તમને આમ સમજાય? વાત સમજાય છે. સમજાય છે. શું કે છે? સમજાય છે દાદા. કર્મ ના ઉદય થી મેં એનો શું ગુણ? આ ફોડ પાડું તો તમને કહે છે ભાઈ મને આમ નિર્દેશ દેખાડો, રસ્તો દેખાડો. તો આ બધા કર્મ ના ઉદય થી પકડે. ફક્ત મારે જ્ઞાન આપેલા માણસો છૂટા થયેલા છે. એ પ્રકૃતિ થી મુક્ત થયેલા છે. શું થયેલા છે? પ્રકૃતિ થી મુક્ત થયેલા. પ્રકૃતિ અને પુરુષ વચ્ચે ભેદ પડ્યો છે અમને. શું પડ્યું છે? પુરુષ અને પ્રકૃતિ. અને પેલો પ્રકૃતિ માં જ રમણતા કરે છે. અને પ્રકૃતિ માં પુરુષાર્થ છે. ખરો પુરુષાર્થ એ પણ ભ્રાંત પુરુષાર્થ છે. કેવો છે? ભ્રાંત પુરુષાર્થ. પણ પુરુષાર્થ એ પુરુષાર્થ થી આપણને જોડે આ કશું કરતો નથી. આપણને જે દેખાય છે તે એનો એનો ઉદય કરવે નચાવે છે એ દેખાય છે આપણને. તમને જે અનુભવ છે એનો પુરુષાર્થ નથી, એને ભાન નથી, તમને ખબર નથી. એ અમને ખબર પડે કે આ પુરુષાર્થ આવું કઈ નાખ્યું. જેમ રાત્રે હાડા આપણે તો મહેમાન આવે અને આવો પથારું કઈ બોલાવીએ અને મનમાં એમ થાય કે અત્યારે કઈથી એ પૂછ્યા. એ પૂછે પેલું બધું કઈ ઉદય કરવું સમજવું પડશે. પોપાભાઈ નો રાજ નથી અહીં તો એક વાર પૂર ના ચાલે. ના બરોબર રહેશે બરોબર સર કથા છે. દોષિત કોઈ દેખાય છે? એક જ પૂતગલ ની વાત ચાલે છે. ભગવાન મહાવીર પણ તપ કરતા હતા. એ કોનું તપ કરતા હતા? તમે શું તપ કરો છો? નથી કરતા? કરું છું, કરું છું. ક્યારે કર્યા હતા? પહેલા રોજ કરતા હતા. પહેલા રોજ કરતા હતા? પહેલા રોજ કરતા હતા. શું કરતા હતા? તપ. તપેલો માણસ તપે સાડો હોય તેને તપવાનું કહીશ ભગવાન. શું કહીશ? હા તપેલા તપો છો આપડે હારી ઉઠશે. આ સાધુ કે તપ કરી મારશે. તપ ક્યાં કરે છો? તપ ભગવાને કેટલા કહ્યા છે જાણે છે? હવે આ સાધુ બાવા કઈ જાણતા નથી. ભગવાને કહ્યું છે કે તમને ઘેર બેઠા પ્રાપ્ત થાય સંયોગો તપના, એ ત્યાં આગળ તપ કરો. કે શું કહ્યું? ઘર બેઠા જેટલા સંયોગો પ્રાપ્ત થાય. હા બૈરી કહે છે તમારો અક્કલ નથી તીકડે તપ કરવાનું. વાત સાચી છે, વાત સાચી છે. અને છોકરો લેટ આવે ને, લેટ આવે તો આપણે કહે તપ કરવા તીકડે તપ કરવાનું. અને ધીમે ધીમે કે ભાઈ વહેલો આવો મને બહુ ગમે કહીએ. શું કહ્યું? અંદર તપ કરતા જ બોલવાનું આવું ઠંડુ. તપ તો આવું ભગવાન કહ્યું છે. તપ કરવાનું કે ભગવાન તેમ ભગવાન તો ફ્રીજમાં મૂકી રહ્યા તપ કરવાનું કહ્યું છે. કોને તપ કરવાનું કહીશ? ફ્રીજમાં મૂકેલું હોય તેને જરા ગરમ કરવા. તાર આ ગાડી થઈ ગઈ છે. જો ઊંધું ચાલે છે તમને લાગતું? તમે સમજાય ગયા કે તપ ભગવાન કેટલું કહ્યું છે? જે પ્રાપ્ત સંયોગો તમને મળી આવે એટલા તપ કરી કહેશે. કળિયુગ છે, યુગ ખરાબ છે. એ દાહ તપનો જમાનો છે. કેવો છે? તપનો જમાનો. ગતયુગમાં ફ્રી હતું ત્યારે તપ કરવાનું કહ્યા હતા. ક્યારે કહ્યા હતા? સતયુગ. કેવો હતો? ફ્રીજિંગ પોઈન્ટ વાળો. ગુસ્સે બહુ આકરા તપેલો છે. હકી ઉઠે ને કોઈ ઠંડો હોય કેમ લાગે? સારું લાગે. એક પૂતગલ નું થયું, બીજું શું દાદા? પેલી છ છ તત્વો ની વાત હતી ને એમાં એક પૂતગલ તત્વ ની વાત થઈ. હવે બીજા તત્વો ની વાત કરો એમ કે છે. છ તત્વો માંથી પણ આ તપ ની વાત નીકળી ને તે તપ વાળું પૂરું તપ સમજાઈ ગયું. સમજાઈ ગયું. તમે કહ્યું મહાવીર તપ કરતા હતા. તે કોનું કરતા હતા? કોનું કરતા હતા? શું કરતા હતા? એ વાત રહી. કોનું કરતા હતા? એમ આવું નરેન્દ્ર આખો દાડો તપ કરું તમને ખબર પડે છે? તમને નથી ખબર પડતી પણ તમે કરો છો એમ સાંભળ્યું છે. ખબર નથી પડતી પણ સાંભળ્યું છે કે તમે કરો છો. હોમમાંથી ફોરીમાં એક સેકન્ડ પણ ના ઉભું રહેવાય એનો તપ હોય છે અમારું. ત્યાં આગળ શું હોય છે? એક સેકન્ડ પણ ના ઉભા રહે. હા અને કોઈ કે દાદા ભગવાન ના બધા શિષ્યો બધા આમ છે ને તેમ છે ને બધું આમ છે તીકડે શું કે અમને તેના તપ કરવું પડતું હતું. શું તપ કરવું પડતું હતું? કે મન લાલ લાલ થઈ જતો હતો. તે જોયા જ કરતા હતા, થેલા ઉપર વાળ નતા કાઢતા. એને અડીઠ તપ કહ્યું. શું કહ્યું? દાદા અડીઠ તપ કરે છે, આંખે દેખાયેલા તપ એનું ફળ ભૌતિક સુખો આવે, અને અડીઠ તપ નું ફળ મોક્ષ. એટલે ભગવાન કયું તપ કરતા હતા? અડીઠ તપ માં જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, ચાર પાયા એ ભગવાન ના. જેમાં દર્શન જે હું શુદ્ધાત્મા છું પ્રતીતિ બેસી એમ દર્શન કહેવાય, જ્ઞાન પ્રતીતિ જે છે તે અનુભવ માં આવ્યું. અને ચારિત્ર ક્યારે કહેવાય? બહાર નો ડખો ના હોય ત્યારે ચારિત્ર રહે. નોકરીઓ બોકરીઓ બધું આમ તેમ કપડા પહેરવાનું ના હોય, બીજું ધંધો ના હોય, ચારિત્ર એટલે જ્ઞાતા દશા. બસ તે જ્ઞાતા દશા કોના? પણ મનુભાઈ શું કરી રહ્યા છે એના તમે જ્ઞાતા દશા, પોતાની પ્રકૃતિ ના જ્ઞાતા દશા રહેવું એમના જ્ઞાતા દશા. તે મારી રીત કરતા હતા, મારી રીત આખો દિવસ એક પૂતગલ ને જોતા હતા, પૂતગલ ને એક જ પૂતગલ ને. હવે જે રૂપી પર રૂપી છે એનો ગુણ મુખ્ય કયો છે? કે પૂરણ ગલન નો સ્વભાવ છે. કેવો છે? પૂરણ ગલન. એટલે ગલન થયેલું પૂરણ થયેલું હોય તો ગલન થયા કરે, ગલન થઈ ગયું પછી પૂરણ થયા કરે. પૂરણ ગલન, પૂરણ ગલન, પૂરણ ગલન થયા જ કરે. અહીંયા આગળ નાખ્યું ખાવાનું એટલે સંદાસમાં, પાણી પીધું બાથરૂમમાં, શ્વાસ લીધો ઉચ્છવાસ. આ પૂરણ ગલન, પૂરણ ગલન થયા જ કરે. નહીં થતું હાય આ બધું એનો ગુણ. મહાવીર તપ કરતા સમજી ગયા તમે? અડીઠ તપ. એ તો વળી વધારાનું ગયા પાછા. એ જ્યાં જાય ને તો આહાર લેવા જાય ને, એટલે સ્ત્રીઓ બધી રાજરૂપીરી થઈ કે આજે આ ભગવાન આહાર લેવા મારે પણ તે બાયણું વાહી જોયા કરે. કારણ કે ઘડી દેખે તો પાછા જતા રહે. શું પછી ભગવાન આવે એટલે બાયણું ઉઘાડે તો ઉપર ચડે તો પોતાના ઓટલા પર ચડે તો, અને પછી ભગવાન આહાર લઈ જાય. એનો ભગવાનને મનમાં શું અસંતોષ થયો કે આ બધા લોકો મારા માટે રાહ જોઈને બેસી રહ્યા છે આહાર ખવડાવવા માટે, અને બધી સારી સારી વસ્તુ આપે છે, તો મારો બધો હિસાબ ચૂકતે થાય નહીં, તપ પૂરું થાય નહીં, અને તપ પૂરું થાય તો હિસાબ ચૂકતે થઈ જાય. એટલે પોતે અનાર્ય દેશમાં વિચર્યા, 100-60 મિલ થાય. અનાર્ય દેશમાં જતી વખતે લોકોએ કહ્યું કે આ અહીં તમે ભગવાન ના જશો, અહીં વચ્ચે સદુકોશો ના કરે છે, એટલે આમ ફરીને ગયેલા હોય તો સારું પડશે. કે ભગવાને નક્કી કર્યું કે ચંદુકોશાને બુઝવવો છે, નક્કી કર્યું. ઓળખી ગયા કોણ છે આ ચંદુકોશો, એ ત્યાં રહીને જ ગયા પોતે. અને ચંદુકોશા અહીં માર્યો ડંખમાં, એટલે કે છે ચંદુકોશા બુજ બુજ ને ક્રોધ ને શાંત કર. જાણે કોણ છું એ જાણ, શું આ કરી બેઠો ગયા અવતાર શું હતો? હે મોટા સંત, બધા જ્ઞાની પુરુષ હતા, જ્ઞાની પુરુષ નહીં પણ મોટા આચાર્ય. તે શિષ્ય ની ઉપર એટલો બધો ક્રોધ કર્યો, એટલો બધો ક્રોધ કર્યો, કયા ભાઈ જો મારે ડંગમ આખું વેરાન મારી ખડખડાટ કરી દેવી, કોઈથી રહેવાય નહીં, જાનવર બાનવર બધા ગોફોફાણા મારી નાખે. એટલે ભગવાને એને બુજ્યો, ભગવાને કહ્યા પછી શું કર્યું? એને હલન ચલન બધું બંધ કરી દીધું, અને કીડીઓ બધી ફરી ફરવા મારી, કીડીઓ બધી વર્ગી છૂટકી દે. ભગવાન પછી અનાર્ય દેશમાં ગયા, અરે આ બાવાને મારો લ્યા, પેલા અંદર મૂળ તો અંધારી લોક અને બાવા ગયા. આજના જેવા અંધારી નઈ, આ સુધરેલા અંધારી છે. પેલા તો અંધારી હતા, મારા મળે આમ મારા મળે તેમ મારા મળ્યા. એટલે ભગવાન જોડે મારા હિસાબે ચૂકતે થશે, ઘણા જબરદસ્ત તપ કર્યું. એવું પણ હિસાબ તો તે ભગવાન એવું તપ કરવાનું થાય, આપણે તપ કરવાનું થાય, આપણે તપેલા જન્મ જન્મ્યા જ છીએ બધા. એ તો સીધમાં જન્મ્યા હતા થોડો વખત સીધ હતી, અને આપણે તપેલા આપણે જો તપ થયો. આવું કોઈ બોલે મારા જેવું નાગું? તપ તો કરવા જ પડે બધા, બાપુજી બાપજી ભેગા થાય ને તપ તો કરવો પડે. પણ શું આને તપ કહું છું તારા ગૌરી જોડે રહેવું નમ તપ રહી જોજે એક દાડો ગૌ જોડે. તમે તપ કહો તો બહુ મોટા મોટું એને તો જ મોક્ષ થાય. હા ટેસ્ટેડ વગર તો લોખંડ નહીં વપરાતું, તો આમને ટેસ્ટેડ વગર તો બાપ પહેવા જવાનો છે? સાધુ સન્યાસી કસરત કર્યા પછી કસરત સારા છે. શું છે સાધુ પણ ત્યાગ ને બધી કસરત સારા છે. અને ત્યાગી તો બહુ બહુ ભય ભય લાગે ને. એક ત્યાગી તો એક જેના ઘરમાં બેઠો હતો મોટી ડુંગળી નો ઢોકળો દીઠો ને, આ ડુંગળું આ ડુંગળું આ ડુંગળું આગળ ડુંગળું બધું ભૂલી ગયો બધું એનું બધું. મારા ડુંગરા ને તારા બાપે તારું ડુંગરા બગાડી સારું, પણ પેલા ડુંગળું ના ખવાય ડુંગળું ના ખવાય એની સાયકલ ઇફેક્ટ થઈ ગઈ. તે ડુંગળી પણ ચીડ ચુકા રાખે છે, તે ચીડ જ થઈ જાય પછી. અને જો ચીડ તો ભાઈ તમારે ભય લાગે તો જાણું કે તમને ચીડ છે. જ્યાં ચીડ લાગે ત્યાં ભય થાય, એટલે એને ડુંગળી પર ચીડ છે ડુંગળી દેખીને ભય થઈ જાય. એના સાધન બટાકા પર છે બટાકો દેખાય ભય થાય. એમાં કઈ તથ્ય છે ખરું કઈ દાદા? એમાં કઈ તથ્ય છે ખરું? આ બટાકા ડુંગળી કંદમૂળ ના ખાવા એમાં કઈ તથ્ય છે ખરું? તથ્ય બધું છે, તથ્ય જાણવાનું છે નહીં કે કરવાનું. શું છે વોટ ઇઝ કરેક્ટ એન્ડ વોટ ઇઝ ઇનકરેક્ટ એ બધું જાણવું તો એ જ ને. પછી તમારા હાથમાં ખાવાની સત્તા તમારા કોઈના હાથમાં છે જ નહીં. તમારે જાણવું જોઈએ વોટ ઇઝ કરેક્ટ. કંદમૂળ એટલે તો એ સ્થૂલ ખોરાક છે, સ્થૂલ ખોરાક છે, સ્થૂલ સ્થૂલ ખોરાક. કયો સ્થૂલ સ્થૂલ સ્થૂલ સ્થૂલ તો આપણે ગૌ ચોખા બધા સ્થૂલ કહેવાય. પેલો સ્થૂલ સ્થૂલ ખોરાક કહેવાય. શું અને ઈડા સ્થૂળ સ્થૂળ સ્થૂળ અને એથી આગળ સ્થૂળ ના પ્રકાર બધું ગણ્યા જ કરો ને આગળ. અને સૂક્ષ્મ ખોરાક કયો? કારણ કે દાળ ભાત શાક રોટલી ઘી અને તેલ ના હોય ને ગોળ ના હોય. ઘી તેલ ગોળ ના હોય કંદમૂળ નહી, કંદમૂળ બટાકા જ કહેવાય. ગમે તે પ્રકાર નું જમણું અધિકારી એક બટાકો થોડ થોડ ખોરાક. એની અસર શું થાય? આપડે પૂછે મન જ ના હોય પોતે વિચારે ના આવે. આ ખાવા જેવી ચીજ છે પણ એને ભાન જ નહીં શું ખાવા વિવેક જ નથી. અગિયાર ને દાડે ખાય પૂરણ. હા હવે અગિયાર નો અર્થ સમજતો નથી. મેં અહીંયા આગળ અગિયાર કરવાની કહી છે ને બહુ સુંદર અગિયાર કરી તાર મેં કહ્યું કે આખી જિંદગી ની અગિયાર પૂરી થઈ ગઈ તારી. પેલા ભૂલાભાઈ ને પછી મેં જોયેલા એમને અને મેં માગી તમારી પાસે કરવાની કહી તા મને કે છે કે મારે કરવી છે. મેં ફરી આખી જિંદગી 11 નહીં કરવી પડે, એક ફેર કરી. 11 એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આ બધાને નિરાહાર રાખવાનો. તેમાં અપવાદ કેટલો? સંડાસ જવાની છૂટ નહીં, પેશા કરવા જવાની છૂટ. શું કહે? પાણી પીવાની છૂટ નહીં. સંડાસ